શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 41મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉત્સવ ઉજવી ભગવાન શ્રીહરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવના આંગણામાં સભા મધ્યે વિરાજમાન થયા. તે સમયે વડોદરાથી રાજા સયાજીરાવના મંત્રી નારુપંત નાના ઘોડેસવારોની સાથે તેમની સમીપે આવ્યા. પ્રણામ કરી રહેલા રાજાના મંત્રી અને પોતાના ભક્ત એવા નારુપંતનું શ્રીહરિએ યથાયોગ્ય સ્વાગત કરી સન્માન કર્યું. પછી શ્રીહરિના સાનિધ્યમાં બેસી બે હાથ જોડી નારુપંત નાના કહેવા લાગ્યા કે, હે સ્વામીન, સયાજીરાવ રાજાના અનંત પ્રણામનો આપ સ્વીકાર કરો. આપ શ્રીને વડોદરા નગર પધારવાનું આમંત્રણ આપવા ને આપને તેડવા તેમણે મને આપની સમીપે મોકલ્યો છે. એમના અંતરમાં તમારા દર્શન કરવાની અતિશય ઈચ્છા વર્તે છે. હે પ્રભુ, મહારાજાએ જે દિવસથી મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા ને સત્સંગ કર્યો છે તે દિવસથી આરંભી દરરોજ તમારું જ ચિંતવન કરે છે, તમને ખૂબ જ યાદ કરે છે. તેથી તમે અત્યારે જ તેમનો મનોરથ પૂર્ણ કરી અવશ્ય તેમને તમારું દર્શન આપો. હે રાજન, તે સમયે મુક્તાનંદ સ્વામી પણ કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ, આ કાર્ય અવશ્ય કરવા જેવું છે. હે રાજન, તે સમયે ભગવાન શ્રીહરિ સર્વેને આનંદ ઉપજાવતા નારુપંત નાનાને કહેવા લાગ્યા કે, હે નારુપંત, સયાજીરાવ મહારાજાને મારે વિશે નિષ્કપટ ભાવ છે તેને હું જાણું છું. હે નિષ્પાપ ભક્તો, મુક્તાનંદ સ્વામીએ પહેલેથી જ એ સર્વે હકીકત મને જણાવી દીધી છે. એથી હું વડોદરા પધારીશ અને તમારું વચન માનીને તો હું અવશ્ય વડોદરા પધારીશ. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી અતિશય રાજી થયેલા નારુપંત નાનાએ ભગવાન શ્રીહરિને પ્રણામ કરી સયાજીરાવ મહારાજાએ મોકલાવેલી ભેટ સામગ્રી તેમના ચરણોમાં સમર્પિત કરી. તેમાં બહુમૂલ્ય વસ્ત્રો તથા વિવિધ પ્રકારના ફળો સમર્પિત કરી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી નારુપંત નાના શ્રીહરિએ આપેલા પોતાના ઉતારે ગયા. તે સમયે ભગવાન શ્રીહરિએ ઓઢવા લાયક એ મહાવસ્ત્ર પ્રસાદીનું કરી મુક્તાનંદ સ્વામીને અર્પણ કર્યું અને ફળ હતા તે સર્વે સંતોને વહેંચી આપ્યા ને પોતાના નિવાસસ્થાને પધાર્યા. પછી પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિ નારુપંત નાનાને બોલાવી કહેવા લાગ્યા કે, હે નારુપંત, આજના દિવસે ભોજન કરી તમે આગળ જાઓ ને મારા આગમનના સમાચાર રાજાને કહી સંભળાવો. હું સંતો ભક્તોની સાથે આજથી 5મે દિવસે કાર્તિકવદ 5મી તિથિએ વડોદરા શહેર પધારીશ, એમાં કોઈ જાતનો સંશય નથી. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી નારુપંત નાના તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભોજન સ્વીકારી વડોદરા પાછા ફર્યા. ત્યારે નારુપંત નાનાએ રાજાને સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રીહરિના આગમનના સમાચાર સાંભળી સયાજીરાવ મહારાજા અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિના નિવાસને માટે મસ્તુબાગમાં ઉતારો ગોઠવ્યો. હે રાજન, સંવત 1882ના કાર્તિકવદ 4ને દિવસે ભોજન સ્વીકારીને સંતમંડળની સાથે શ્રીહરિ અશ્વ ઉપર આરૂઢ થયા. પોતાના પાર્ષદો તથા સોમલાખાચર આદિ ઘોડેસવારોની સાથે વડોદરા શહેર જવા માટે વડતાલથી નીકળ્યા. માર્ગમાં અનેક ભક્તજનોના સમૂહો શ્રીહરિનું પૂજન કરતા હતા. તે સિવાયના બીજા મનુષ્યો તો અતિશય આશ્ચર્ય પામી તેમના દર્શન કરતા હતા. શ્રીહરિ મહી નદીને ઉતરી સાકરદા ગામે સંતો ભક્તોની સાથે પધાર્યા ને ત્યાં નિવાસ કર્યો. ત્યાંના ગણેશ આદિ ભક્તજનોએ આદરપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કર્યો. ભગવાન શ્રીહરિ સાકરદા ગામે એક રાત્રિ નિવાસ કરીને રહ્યા. પછી પ્રાતઃકાળે પાંચમની તિથિએ સ્નાનાદિ નિત્યવિધિ કરી સંતો ભક્તોની સાથે ત્યાંથી આગળ જવા નીકળ્યા. હે રાજન, તે સમયે વડોદરા શહેરની અંદર ઘેર ઘેર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આગમનનો ઉદ્ઘોષ વ્યાપી ગયો. તેમાં શ્રીહરિના દ્વેષીજનો, જે આસુરી સંપત્તવાળા હતા, તેને રાત્રિએ નિદ્રા પણ આવી નહીં. તેમાં તો કોઈ દ્વેષીઓ ભગવાન શ્રીહરિની સાથે વાદવિવાદ કરવા માટે પૂર્વ પક્ષના પાનાઓ લખીને તૈયાર કરી મનમાં તેની વારંવાર આવૃત્તિ કરવા લાગ્યા. કોઈ દ્વેષીઓ શ્રીહરિની સાથે યુદ્ધ કરવા માટે પોતાના વર્ગના જનોની સાથે મળી શસ્ત્ર અસ્ત્રોથી સજ્જ થવા લાગ્યા. અને જે મનુષ્યો સદબુદ્ધિવાળા હતા, તેઓએ પ્રથમ શ્રીહરિના સદગુણો વિશે બહુ સાંભળ્યું હોવાથી તેમના દર્શન કરવા માટે ઉત્સુક થયા. કેટલાક તો ભગવાન શ્રીહરિના આગમનનું કૌતુક જોવા તૈયાર થયા. તેમાં વળી કેટલાક, આ સ્વામિનારાયણ આપણા ઉપર ભૂરકી નાખશે એવા ભયથી સંતાઈ ગયા. ભગવાન શ્રીહરિના દર્શનની અતિશય ઈચ્છા ધરાવતા મહારાજા સયાજીરાવે પ્રાતઃકાળે પોતાની સમગ્ર ચતુરંગીણી સેના સજ્જ કરી મંત્રી નારુપંત નાનાને શ્રીહરિને લઈ આવવા સન્મુખ મોકલ્યા. વડોદરાથી બે યોજન દૂર છાણી ગામની ભાગોળે પહોંચેલા શ્રીહરિને દૂરથી નિહાળી નારુપંત નાનાએ અશ્વ ઉપરથી નીચે ઉતરી પ્રણામ કર્યા. શ્રીહરિએ પણ તેમની સમીપે પહોંચી સેનાએ સહિત નારુપંત નાનાનો આદર સત્કાર કર્યો. હે રાજન, શોભાયમાન પીઠ ઉપર બિછાવેલ ઝૂલવાળા અને સુવર્ણની અંબાડીએ યુક્ત તેમજ ખાસ ભગવાન શ્રીહરિને બેસવા માટે જ સયાજીરાવે મોકલેલા ગજેન્દ્ર ઉપર નારુપંત નાનાએ ભગવાન શ્રીહરિને પોતાના હાથનો ટેકો આપીને આરોહણ કરાવી બેસાડ્યા. અન્ય સંતોને અનેક પ્રકારના વાહનો ઉપર બેસાડ્યા. કેટલાક સંતોને હાથીઓ ઉપર, કેટલાકને અશ્વો ઉપર, કોઈને રથમાં, કોઈને મેનામાં, કોઈને પુષ્પના રથ ઉપર, તો કોઈને મહારથ ઉપર બેસાડ્યા. હે રાજન, પછી સ્વયં રાજમંત્રી નારુપંત નાના ભગવાન શ્રીહરિની પાછળ બેસી તેમના ઉપર સુંદર ચામર ઢોળવા લાગ્યા. તે સમયે અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા ને જય જયકારનો મહાધ્વનિ થવા લાગ્યો. શ્રીહરિના અનુયાયી ભક્તજનોની સાથે મળી રાજાના સૈનિકો ચાલતા ચાલતા જેવા નગરમાં પ્રવેશ કરે તેવામાં તો નગરના જનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ આવ્યા. ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા શ્રીહરિ નગરમાંથી આવતા અને પોતાને આગળ જવાના માર્ગને જનસમુદાયથી ભરચક નિહાળવા લાગ્યા. હે રાજન, રાજાધિરાજપણે શોભતા શ્રીહરિએ જ્યારે વડોદરા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પ્રકાશમાન દિવ્ય અંગોની કાંતિ ચારે તરફ પ્રસરી રહી. મુખારવિંદ મંદ મંદ હાસ્યથી વિલસી રહ્યું હતું. સૂક્ષ્મ શ્વેત વસ્ત્રો શોભતા હતા. પ્લુત નામની ચાલમાં ચલાવેલા અશ્વો શ્રીહરિની પાછળ ચાલી રહ્યા હતા. અનેક હાથીઓની મધ્યે ચાલતા ગજેન્દ્ર ઉપર શ્રીહરિ વિરાજમાન હતા. અનેક પ્રકારના વાજિંત્રોના મહાધ્વનિની સાથે જય જયકારનો મહાધ્વનિ મળીને દશે દિશાઓને ગુંજવી રહ્યો હતો. ભગવાન શ્રીહરિના દર્શન કરવા ભેળા થયેલા દર્શકોની મોટી ભીડ જામી હતી. ભક્તજનો ભગવાન શ્રીહરિ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા. તે પુષ્પોને જનમેદનીમાં જ પીસાઈ જવાના કારણે નીચે પૃથ્વી પર પડવાનો અવકાશ પણ પ્રાપ્ત થતો ન હતો. આવી શોભાને ધારણ કરતા શ્રીહરિએ વડોદરા નગરમાં પ્રવેશ કર્યો. હે રાજન, વડોદરા નગરના દરેક પોળમાંથી આવતા માર્ગોમાંથી મનુષ્યો સમૂહમાં મળી માર્ગ ઉપર આવી સર્વે અતિશય આશ્ચર્યપૂર્વક નગરમાં પધારી રહેલા શ્રીહરિના દર્શન કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ મારાપુરમાં આવી પહોંચ્યા છે તેવા સમાચાર સાંભળી સ્વયં સયાજીરાવ રાજા અતિશય હર્ષપૂર્વક સન્મુખ આવ્યા ને દર્શન કરી તત્કાળ નમસ્કાર કર્યા. શ્રીહરિએ પણ તેમનું અધિક સન્માન કર્યું. પછી ભગવાન શ્રીહરિ રાજાની સાથે તેમના રાજમહેલની સમીપે પધાર્યા. સયાજીરાવ ભગવાન શ્રીહરિને હાથી ઉપરથી ઉતારી પોતાના હાથમાં હાથ લઈ અતિશય વિનયપૂર્વક પ્રેમાર્દ્ર હૃદયે શ્રીહરિને ભેટી પડ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રીહરિનું વડોદરા નગરમાં આગમન થયાનું નિરૂપણ કર્યું એ નામે 41મો અધ્યાય પૂર્ણ થયો.